કેમ કરીને ભેળું કરવું કે અને નામ કાઢવું, હા શું કરું ભાઈ ને, તમે એવું સમજાય છે? વિષયમાં આ લોકો હોય નહીં, બધા વકીલો વકીલો બધા 11 વાગે ને, એટલે વકીલો જરા ખાવાનું મોડું થયું હોય, 10-1 મિનિટ મોડું થયું હોય ને, તો એ જમતો હોય બકરી પાક ની રસોઈ ચિકન બિકન બધું, પણ ચીજ તો હોય ક્યાં હોય, કઈ વાત ચીજ શું થયું, લપ્યું પડી ગયું, વકીલો વકીલો બધા ના ચીત નો હોય, અને ફુવારી વાળા થાય નિરાતે ખાય કરે, માખણ બાખણ બધું લે નિરાતે ચોપડે, અને કેવો ટેસ્ટ આવે છે એ આપણા મોડા પર ખબર પડે, આપણી ગાયો બેસો જમતી હોય એ કઈ ખુશ માં હોય, એ બે દિવેલ ના હોય ગાયો બેસો, અને આપડા આ બધા જમતી વખતે દિવેલ વાંચતા જ નહીં ને, કેવી રીતે સુખી થાય કે સુખમાં જે દુઃખ ફરી કાઢે, સુખમાં છે એ સુખ થાય કરો, સુખમાંથી શોધન કરે દુઃખનું, ઇન્વેન્શન કરે, સત્ય અડચણ નથી, સત્ય અડચણ રહે, પણ તો આગળ ના થવાય છે, અને બાપે શું ડાક્યું તો આગળ ટેલિફોન નું અહીં જ હોય, કૃષ્ણ ભગવાને કહ્યું કે ભાઈ પ્રાપ્ત ને તું ભોગવે, શું કહ્યું છે, અને અપ્રાપ્ત ની ચિંતા ના કરી, પ્રાપ્ત એટલે તારા થારી આવી તે પ્રાપ્ત છે, અને પેલી મિલ તો હજુ પ્રાપ્ત નથી થયેલી, તો જવું તારે ભોગવ એ કરજે, આ પ્રાપ્ત ને ભોગવે ને તે કૃષ્ણ ભગવાન માનતા નથી, કોઈનું માન એવા નથી, આ લોકો આઈડિઝમ તો છે, કેવા છે, હા કેવો સરસ નાખું છું, કેવો સરસ નાખું છું, આપણે મંડાણ છે સર્વ એની ફેરે જોગી જોગેશ્વરા ખૂબ જાણે વિરાધના કરાય ને, વિરાધ એ થતો જ્ઞાન ની વિરાધના કહેવાય, હા જ્ઞાન ની વિરાધના થઈ કહેવાય ને, જ્ઞાન ની સત્સંગ ની વિરાધના કહેવાય, બરોબર, એ વિરાધના ખોટી કહેવાય, તમારે એ દર્શન ના રોકે, હા દર્શન પણ તો એ ખોટું કહેવાય, એ વાતો વાતો ના પડવું જોઈએ, સત્ય માં આવે તો બીજી ભાગ્યમાં નહીં પડવું જોઈએ, એટલે કાલે જે પ્રતિક્રમણ કરવાનું છે ને, એ આવી વિરાધ નવું પ્રતિક્રમણ કરવાનું છે, હા તો કરવાનું કરી નાખે, કારણ કે સત્સંગમાં આવું જેવું ના હોય, ગાતા હોય તો ગાતા હોય, પછી આપણે ધીમે થી બોલવું હોય, ના બોલવું હોય તો ધીમે ધીમે બોલીએ, પણ એમાં ભરતા રહે એવું કહેવાય, કેવું, હા ભરતા રહેવું જોઈએ ને, ભરતા રહેવું જોઈએ, બીજામાં ભાઈ એ નિરાશ ના થઈ કહેવાય, આરતી વખતે કઈ ગાડા આવી કરી હોય તો આરતી વખતે પણ ઘણા લોકો એવી રીતે વાતો કરે, એવું ના હોવું ઘટે, સત્યધારણ છે ને બધું, પદમજીભાઈ કે જ્ઞાન અને દર્શન માં ફરક શું, દર્શન દર્શન એ જ મુખ્ય મોક્ષ જવાનું સાધન છે. દર્શન એ જ મુખ્ય મુખ્ય જ્ઞાન તો વિશેષ ભાવે હોય, દર્શન વિશેષ ભાવે, વિશેષ ભાવે. પણ જ્ઞાન દર્શન ભેગું થાય ત્યારે ચારિત્ર ઉત્પન્ન થાય. જ્ઞાન દર્શન ભેગું થાય, જ્ઞાન કોને કહેવાય? દર્શન કરીને જે જાણેલું સમજેલો તે અંદર ફિટ થઈ જાય. ફિટ થઈને પછી બીજાને સમજાવે, બરોબર. એવી દશા ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન કહેવાય. પણ ખરું ખરું દર્શન કામ કરે છે. સરસ કામ દર્શન કરે. આ દર્શન 100% છે. આ પુસ્તકો વાંચવાનું સાથી નાખીએ છીએ કે જગત આખું પુસ્તકો વાંચીને શું કરે છે તે જાણો છો? આ શાસ્ત્ર માં લખ્યું સામાયિક થતી નથી મારાથી. શાસ્ત્ર માં પાક કરાવે ઘર માં જતા નથી. એવું કરે છે ને? શું કરે છે? શાસ્ત્ર વિકલ્પ કરવા માટે નથી, શાસ્ત્ર જાણવા માટે જ છે. જાણવા માટે આમ કરવું કે આમ કરવું એવું કરવા માટે નથી. આ તો બધા અત્યારે તો બધા શાસ્ત્ર માં એવું જ કરે છે. બધા હું આમ કરી નાખું તેમ કરી થતું નથી. આ કૃપાળદેવ નું પુસ્તકો જાણવા માટે છે, વિકલ્પ કરવા માટે નથી. વિકલ્પો કર્યા કરે પછી. બધા શાસ્ત્રો નિર્વિકલ્પ બનાવવા માટે લખેલા છે. શેના માટે? નિર્વિકલ્પ બનાવવા માટે. તેમાં વિકલ્પો વધારવા માટે ના લખેલો હોય કોઈ શાસ્ત્ર. પણ આ તો બધા શાસ્ત્રો વિકલ્પો જ વધારે છે. આ બધા શાસ્ત્રો શું છે? જાણવા માટે છે. શું છે? જાણવા માટે. જે જાણવા માટે હોય એ કરવા માટે ના હોય. શું કહ્યું? જાણવા માટે કરવા માટે. એટલું બધું ફોડતી રીતે લોકોને સમજાય. બધું આ બધા લોકો એમાં લઈ બેઠા છે કે આ ભાઈ લખ્યું છે કોણ થતું નથી. થતું અગર એ કરવાનું નથી તમે જોડ એક વાર. શું કહ્યું? જાણીને કરવાનું કે નહીં? ના, કશું કરવાનું. જાણ એક વાર બસ કે આ ઝેર ઝેર ખાવાથી મરી જાય છે. ઝેર આવું હોય, આવા રંગનું હોય, આવા સ્વાદ વાળું હોય, એ ઝેર ખાવાથી મરી જાય એવું તું જાણ. કે શું કહે છે? બરોબર. પછી થતું નથી, થતું નથી એવું ના કરીશ. કે જાણ છે એટલે મેરેજ ત્યાં ટાઈમ આવશે ને તરત. ના, નથી કહે. શું કહે? એ જ્ઞાન જ ઇચ્છા બોલશે કે નથી. જે જ્ઞાન ક્રિયામાં લાવે એનું આમ જ્ઞાન. બરોબર. જે જ્ઞાન વર્તનમાં ના લાવે એને જ્ઞાન જ ના કહેવાય. ભાઈ કહે છે કે ઉપવાસ કરવાનું લખ્યું છે, ઉપવાસ કરવાનું લખ્યું છે તે જાણવાનું. પછી જાણવાનું કરવાનું કશું નહીં. જાણવાનું જાણવાની શું ફાયદા? પછી જાણવાથી ફાયદા શું? એ જાણવાનું હોય તો કરવાનું હોય ફાયદા થાય એને. યથાર્થ રીતે જાણવાનું, આવી રીતે નહીં જાણવાનું. એક શબ્દ લખ્યા એ નહીં. યથાર્થ ઉપવાસ શું છે, ઉપવાસ થી શું ફળ થાય એ બધું જાણવાનું. પછી એની બે ક્રિયામાં આવી જાય. ના ભાઈ, ક્રિયા તો એની મેરેજ આવી જાય. પછી બે ક્રિયામાં આવી જાય. આ બધી ક્રિયાઓ એની મેરેજ આવી જાય છે. જાણવાનું ફળ છે આ બધી ક્રિયાઓ. જાણવું એટલું જ બસ છે. બસ જાણવું એટલું જ બસ છે. યથાર્થ જાણ્યું એટલે બસ થઈ ગયું. જાણવું જ જોઈએ બસ, બીજું કશું. આ ઝેર ખાવાનું આપણે જાણીએ ત્યાર પછી એ જાણે એટલું પછી કઈ છોડવું પડે આપડે? એની મેળ છૂટી જાય ને. ત્યાગ કરવાનું કહ્યું અને ત્યાગ કરવા માટે નથી કહેતા, જાણો એ મેરે ત્યાગ થઈ જશે. ચોવિયાર કરવાથી આ ફળ મળે, ચોવિયાર માં આવો નુકસાન છે, આમ છે તેમ છે, બધું જાણો. આ તો કશું ચોવિયાર કરવાનું લખ્યા છે, માં થતું નથી, પૂરો ના થતું દરિયામાં પડે છે, ઉકેલાઈ જાય. માહિના નામથી ગાગા શું કરે છે? જાણવાનું જ છે ખાલી. જાણવું એ દર્શન ને દાદા, જાણવું એ દર્શન ને, ના સમજવું એ દર્શન, જાણવું એ જ્ઞાન, જાણવું એ જ્ઞાન. પહેલું સમજણ પડે પછી જ્ઞાન થાય, સમજવું એ દર્શન. પહેલું સમજ સમજણ પડે, પહેલી આપણને વાત સમજ પડે તો બરોબર, પછી સચોટ થાય ત્યાં પછી જ્ઞાન થાય. શું કહ્યું? સચોટ થાય એટલે આપણે સમજી લીધું હોય કે ઝેર બેર બધું આવું છે, પણ ઝેર દેખતા જ એ સમજણ હાજર થાય તો એને જ્ઞાન કહેવાય. જ્ઞાન જ કરી રહી છે આ જગત માં બધી આ લડીઓ ભળીઓ બધું જ્ઞાન જ કરાવી રહ્યું. શું રહી? જ્ઞાન કરી રહ્યું. હા, અજ્ઞાન નથી કરી રહ્યું, જ્ઞાન જ બધું કરી રહી છે. જ્ઞાન લડેલો પણ કરાવે, જ્ઞાન લડેલો પણ કરાવે. આ બધું મનુષ્ય કરે છે તે બધા જ્ઞાન ના આધારે જ ચાલે છે. એ જ્ઞાન જુદા પ્રકારો થયું ને? ના, એ જ્ઞાન મિથ્યાત્વ જ્ઞાન, મિથ્યાત્વ જ્ઞાન છે. જેને વિભાવી જ્ઞાન કહેવાય, વિધેય પ્રકારનું જ્ઞાન થયું એ પણ એ જ્ઞાન છે. તો જ્ઞાન હોય તો ક્રિયા થાય, નહીં તો ક્રિયા ના જ્ઞાન વગર તો ક્રિયા થાય જ નહીં. ભાઈ સાત રસ્તા છે આયા, ત્યાં આગળ બધા ઉભા રહ્યા અને પછી ડિસાઈડ કરે, નક્કી કરે કે જુઓ ભાઈ આ નકશો છે, આવે તો આમાં નક્કી કરો. પછી બધા ભેગા થઈને કહે છે કે ના ભાઈ આ બરોબર છે, આ તારો મળ્યો, એ જ્ઞાન થયું તો ચાલો મળ્યો. જ્ઞાન જ બધી ક્રિયા કરે છે. લડીઓ લડાવે છે, કાર્ટો નહીં મોકલે છે, ફલાણા નહીં મોકલે છે. વડાપ્રધાન ભાઈ બનાવ્યા એવા બધા છે. વિભંગ જ્ઞાન, વિભંગ જ્ઞાન, વિભંગ જ્ઞાન, વિભંગ જ્ઞાન. હા, વિભંગ જ્ઞાન, વિભંગ જ્ઞાન હતું ને? હા, વિભંગ જ્ઞાન. જીવન જ્ઞાન એને ખબર પડતી હતી કે બે વર્ષ પછી આમ થશે, આમ થશે, દેખાય પાછું એમ. જ્ઞાન માં દેખીને બોલે એનો ખ્યાલ આવી જાય. હા, એનો ખ્યાલ આવી જાય, ખ્યાલ નહીં દેખે જ દેખે. આપણે કહ્યું ને કે જે સમજ માં આવ્યું હોય એ પછી બીજાને સમજાવે તો એ જ્ઞાન માં પરિણામ પામ્યું કહેવાય. તો બધી જ્ઞાન અને આમાં શું છે? મતિ જ્ઞાન એ બધી હશે. મતિ જ્ઞાન તો એ પાછળ કયા એમાં આવ્યું, આપણા લૌકિક એમાં માર્ગમાં, ક્રમિક માર્ગમાં અહીં મતિ જ્ઞાન હોય ને? અહીં તો મતિ જ્ઞાન હોય. મતિ જ્ઞાન એ અહંકારી જ્ઞાન છે. કેવું છે? અહંકાર જ્ઞાન. ક્રમિક માં મતિ જ્ઞાન કોને કહેવાય? મતિ જ્ઞાન કોને કહેવાય એમ પૂછે છે. આ બુદ્ધિ છે તે આ બધાની શાસ્ત્ર ની બુદ્ધિ હોય ને, શાસ્ત્ર ની આધ્યાત્મિક બુદ્ધિ એ બધી મતિ જ્ઞાન કહેવાય. બરોબર, આધ્યાત્મિક બુદ્ધિ હોય તો બધી મતિ જ્ઞાન. સંસારિક બુદ્ધિ એમ ઈચ્છા જ્ઞાન આપડે મતિક ના સ્વેત જ્ઞાન એ બધું ના હોય આપડે આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન એમ અત્યારે આપણું જ્ઞાન આત્મજ્ઞાન એ કેવળ જ્ઞાન ના સંપૂર્ણ ભાગ નહી પણ એના અમુક ભાગ છે. શું કહ્યું? કેવળ જ્ઞાન અમુક ભાગ. હા, જે કેવળ જ્ઞાન જ આપે એનું ફળ, એનું ફળ કેવળ જ્ઞાન આવે. નથી જ્ઞાન થી કેવળ જ્ઞાન ના થાય. કેટલી બધી મુશ્કેલી હોય કે અહંકાર શુદ્ધ કરે, ક્રોધ માન માયા લોભ પરમાણુ ના રે એવો શુદ્ધ અહંકાર, અહંકાર નો ક્રોધ ના હોય, માને ના હોય, અહંકાર કરો તો માને ના હોય, એ બધું દૂર કરે ત્યારે મતિ જ્ઞાન એમ થતી થતી થતી થતી થતી એ સંપૂર્ણ થાય, નવાણ થાય, ત્યારે પછી શુદ્ધ જ્ઞાન થઈ જાય. એ કેવું જ્ઞાન થઈ જાય. આપડે તો આપણું જે છે જ્ઞાન માં જણ જણ આ બધું સાંભળવાની જરૂર જ નહીં. આપડે પાંચ વાક્ય સમજ્યા કેટલી વાર વાર કે ભગવાન મહાવીર ને આ મતિ જ્ઞાન થી કેવા જ્ઞાન થયું હશે ને? મતિ જ્ઞાન નથી, એમને જન્મ થી ત્રણ જ્ઞાન હતા. મતિ સ્થિત ના હતી, ત્રણ જ્ઞાન જન્મ થી હતું. વ્યવહાર છૂટ્યો ખતર ચોથે જ્ઞાનું બહુ થયું. છઠ્ઠું જ્ઞાન કયું દાદા? છઠ્ઠું જ્ઞાન કયું? મોટી મોટી હોટેલો કેન્ટીનો હોય પણ ઉપર લખી હોય કે નોન વેજીટેરિયન, તો આપડે જઈ હા એક આપડે લખી કરાય કે આપડે આ જરૂર નહીં, આપડે આ જરૂર. શું કહ્યું? પાંચ વાક્યો, પાંચ વાક્યો દાદા, પાંચ આજ્ઞા અને હું સિદ્ધાર્થ. બસ આટલું સમજણ પડશે છે, મોકલી પડશે, એટલે પડે આને પાર જ નથી આવે. શું શાસ્ત્ર માં ઘૂંચેલા તો હજુ નીકળ્યા નથી, એમાં ઘૂંચેલા નહીં તો હજુ નીકળ્યા. ગુલામણી છે. શું છે? એની જરૂર શું? તે આપણા પાંચ વાક્ય સમજવા જેવા છે. બસ આ જાણવાથી તો મનમાં સાથે સંકલ્પ વિકલ્પ ઉભો થાય. બુદ્ધિ હોય ને પછી બુદ્ધિ કામ કામે લાગી જાય. બુદ્ધિ ને આપડે ઉલટી કરી દઈએ બહાર જાય ત્યારે ઉલટી આપડે ઊંચી કુદાડીએ. આ બુદ્ધિ પછી કુદે પછી આમ જેમ ફોર્મ ફરે તેમ ફરે કશું નડવાનું નથી. અમારું આ જ્ઞાન એવું છે, પાંચ વાક્યો છે તો મળશે, કશું નડવાનું નથી. નડતું લાગે તો નહીં નડતું. શું કહ્યું? બધા વિકલ્પો ઉભા કરે. દુનિયાદારી નું જ્ઞાન કોને કરવું જોઈએ કે કઈ ગતિ છે, બે ગતિ ક્યાં છે, એટલે એક જ ફેરો જાણે કીધું, પછી ફરી સાંભળવાનું ના એ જાણી કીધું એક ફેરો આત્મા આવી ગયું. બાકી આ મતિ જ્ઞાન ને સૂચક જ્ઞાન ને હતો પાર આવે એના 48 તો આગમ એમાં એક કોનો જોવા લોકોને કહ્યું હતો બધા સમજી જાય આપડે નક્કી કર્યું શાસ્ત્ર કોઈ તો વાંચવાનું જ ના કેવું. શું કહ્યું? શાસ્ત્ર વાંચવાનું કેવું નહીં. હા હા વિકલ્પો આ નિર્વિકલ્પી જ્ઞાન છે. અંદર શાંતિ ઠંડક બધી કેવી ખરે છે. પછી શું જોયે છે મહાન મહાન સંતો એવી દશા રહે છે પછી શું જોયે? કેટલાક ના તો કાયમ સમાધિ રહે છે, નિરંતર સમાધિ. મનોભાઈ વાત નીકળી એટલે આ બે એના મનમાં વિચાર આવ્યો એ જાણી લીધા પડે શું છે. જિજ્ઞાસા થાય ને દરેક જાણવા, જિજ્ઞાસા એટલે એને વિચાર આવ્યો પછી પેલા વિચાર મનોભાઈ તો અહીં સાધુ સમજતા નથી એને સમજી શું કરવાનું. માથે બોજો ચડાય બરોબર, માથે બોજો ચડાય શું કરવાનું? એને સમજી આપણે શું કરશે? એને ઠંડક વરે નહીં, ચિંતા થાય એવું થાય. હા ચિંતા થાય રાતે મને કર્યો કર્યો કઈ જાતનો દુઃખ દેખાય. પાંચ વાગ્યા ની બહાર બેસો નહીં એમ કહી તમને ચિંતા કરી બધી પૂછજો નહીં, પૂછવા જેવું નહીં રાખ્યું. તમને ક્રોધ માન માં લોક થાય તો પૂછજો. શું કહ્યું? જેને જેનું સંસાર ચલાવે છે એવા ક્રોધ માન માયા લોક કઈ જ્ઞાન ચલાવે છે? ક્રોધ નું જ્ઞાન, લોભ નું જ્ઞાન, માયા નું જ્ઞાન, અહંકાર નું જ્ઞાન, એ ચલાવતા સંસાર તો એ ચક્ર માં હોય ત્યારે ચલે છે. ક્રોધ માન માયા લોભ એ જ ચલાવે છે સંસાર. અને આપણને જો થાય તો કેજો તો હું સમજ પડે કે નથી એ એટલું જાણવું જોઈએ. આપણને સ્પર્શ ક્રોધ માન માયા લોભ થાય તો પૂછવું મને કે દાદા મને કેમ ક્રોધ થાય છે હું પાછું સમજાવું, મને કેમ માન થાય છે તે સમજાવું. ખરી રીતે થતું જ નથી. આ જ્ઞાન જ એવું છે કે થાય જ નહીં, થાય નહીં. પછી થાય છે તે તો એ સમજણ ફેર છે તમારી છે એમ થયું ને? ના પણ સમજણ ફેર છે. ક્રોધ કોને કહે એની ભાષા ડેફિનેશન નહીં જાણવાથી તમે ક્રોધ કહો છો. ક્રોધ કહેવાય કોને દાદા? એ કોને ક્રોધ કહેવાય? કોને સાચા સાચા અર્થમાં ક્રોધ કોને કહેવાય? હિંસક ભાવ સાથે તાંતો રહેતો હોય અને પછી ગુસ્સો હોય તો ક્રોધ કે તો તમને હા તમને થયો તો નહીં રહેતો. હા તમને એટલે નહીં દહીં નહીં જાણતા લે. હા એ તો એટલે મને દહીં મારી તો પણ હા શરીર મારી દે તો પણ અમે કુદારે કે ક્રોધ નથી કર્યો. એને પસ્તાવા પછી કરવા જોઈએ. શું કહ્યું? પસ્તાવો થાય પછી કોણ પસ્તાવા કરવા જોઈએ? આગળ થશે થોડો થોડો ઘણો દાદા રહી જશે. શું કહ્યું? પ્રતિક્રમણ કરવા જોઈએ, દાદા રહી જશે. હા, પ્રતિક્રમણ કરવા જોઈએ. એ તો હાથ ઊંચા એટલે જે માણસ કરતો હોય એ પછી પ્રતિક્રમણ કરતો હોય ને, નીકળશે. પ્રતિક્રમણ કરે ને, પણ પ્રતિક્રમણ કરતો હોય, પ્રતિક્રમણ કરવું જોઈએ ને. ના કરતો હોય તો એને જોખમદારી, એ જોખમદારી થાય ને. હા, એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ ને. હા, એક પ્રતિક્રમણ કરો છો જોડે જોડે દાદા, જોડે જ, જોડે બે જોડે ચાલતું હોય. બે જોડે ચાલતું હોય, પાંચ મહિના ફરક પડે જોડે ન કહેવાય. આપણા મહાત્મા સમજી શકે કે અક્રોધ છે. બાકી જગત આખું છે તો નિરંતર હિંસક ભાવમાં અને પાતામાં જ હોય. એમને લોભે હિંસક ભાવ મન પાતાનો હોય. દાદા, જ્ઞાનીઓ જે ક્રોધ કરે, જે ક્રોધ નથી થતા, ક્રોધ દેખાય તો એને એને ગુમાવાનું થાય ને, એને કઈ મેળવવા, એને કઈ મળે નહીં એમાંથી કઈ. એ કઈ ગુમાવે છે ને, નાની પણ સમજો કે ગુસ્સો કરે, ભલે પાટા વગરનો ગુસ્સો કરે તો એ કઈ ગુમાવે છે, કઈ કઈ મેળવતો નથી, કઈ ગુમાવે છે ને, એમાંથી કઈ કઈ ગુમાવતો પણ નથી. ના, ગુમાવે છે એવું પ્રતિક્રમણ કરી લે છે ને. પ્રતિક્રમણ ન કરે તો ગુમાવ્યું કહેવાય ને. હા, ન કરે તો ગુમાવ્યું કહેવાય. હા, ન કરે તો ગુમાવ્યું કહેવાય, ન કરે તો ગુમાવ્યું કહેવાય. હા, ક્રોધ ના ગણાય. હા, એ બરોબર છે, ક્રોધ ન ગણાય એ તો સમજો. આ સાયન્ટિફિક વસ્તુ છે, કેવી છે. અને અને જ્ઞાન ના લીધેલું હોય તે મારે ગુસ્સે ના કરતો હોય તો એ છે તે ક્રોધ કે. એના મોડા પછી આપણે ખબર પડી જાય કે નહીં બળ્યા કરે, જ્ઞાન નથી, નહીં બળ્યા કરે. શંકો ભાઈ બળેલા નહીં પેલા બહુ પુષ્કર. આપણે આ પાંચ વાક્ય સમજી લેવાના, બધી બીજા ઊંડા ઊંડા ઉતરવા જેવું નથી, જરૂર જ નથી. આ વિરાટક ભાવ આને જરૂર નથી, આને સમજો. શું કહ્યું? વિરાટ ના થતી જ નથી, જો ક્રોધ થતો નથી. ગુસ્સો કરે છે છતાં દાદા કહે ક્રોધ નથી, આજકાલ વિરાટ નથી થતી. તમે સમજાયું? સમજાયું ના? દાદા, પણ એ વિરાટના તો કહેવાય જ નહીં. વિરાટના તો કહેવાય નહીં, વિરાટના એને એ એનો વિચાર છે. તેમાં જો જાગૃતિ ના હોય તો એને કઈ નફો ના રહ્યો. બીજું કે નફો ના રહે, નફો થાય અવશ્ય, નફો વાળો અસ્ત. પણ થોડું નુકસાન થાય ને દાદા, નુકસાન થાય ને, નુકસાન થાય ને, કરે તો થાય ને. હા, જે પણ કરે નહીં બનતા સુધી એને કોક જ માસ કરે. મન નથી દેખાય હજી કોઈ કરી ભાઈ. એ તમારા મનના લોચા વાયા કરો એટલું જ કે અમારી વિરાટ નથી. વિરાટ ના થાય પછી નું પ્રતિક્રમણ થઈ જાય તો પછી લોચા ના આવે. પ્રતિક્રમણ થઈ જાય પછી તો સવાલ નથી રહેતો. અમારી પાસે વિરાધના થઈ હોય ને તો એને શુદ્ધ કરી નાખે પછી એ વિરાધના નો ભાગ છોડે નહીં. એને છોડે કે મારી પાસે શંકા કોઈ રીતે આવે છોડે કે ઊંઘમાં પદે પદે કરે નહીં. હા, અને અમને અમારું શુદ્ધ ખાતું ને એટલે અમારું શુદ્ધ ખાતું બધાને શુદ્ધિ કરી આવ્યા. જેને પારસ મળી જેવું થયું ને દાદા. હા, પારસ મળી જેવું એવું તરત ફળ મળે એવું. માટે ડખો રાખે કરતો પાંચ આજ્ઞા નહીં કરે જાઓ આગળ દખલ દખલ કરવા જેવી નથી કશું થતું નથી કશું નહીં ગાયા કરો એમનું કહેવાનું છે કે દાદા પ્રત્યે કઈ શંકા થતી નથી એનું શું કારણ દાદા પ્રત્યે કોઈ શંકા થતી નથી એનું શું કારણ હા ભાઈ શંકા થાય તો વાંધો નથી ને શંકા ના ના થતી હોય તો એનું કારણ છે શંકા થાય તે પોતાની મૂર્ખી છે અને શંકા નથી થતી જ નથી થતી જ નથી હા થતી જ નથી એમ કે છે તો શું કારણ થતી નથી ને કોઈને થાય થાય એ બધી વાત છે પણ તે તો થાય એનું કશું એ પોતાને નબળી ગયો બધી પોતાની નબળી ગયો શું થાય પોતાની નબળી ગયો તેથી એ કહ્યું લખી લે પેલું ઉત્પાદન શું લખી દે વિપરીત બુદ્ધિ ના પેલું વિપરીત બુદ્ધિ છેલ્લું દાદા માં છે ને વિપરીત બુદ્ધિ ની શંકા વિપરીત બુદ્ધિ ની શંકા તે સુણતા વે વિજાગૃતિ મને નતી દંડ્યા ન કરિયા છે કઈ વાત દીકરી બુદ્ધિ અને શંકા કરી છે તો પણ અમને અમને કઈ તું આવો છું હું આવો છું એવું નહીં કર્યું હું તું ભેદ નથી પાડ્યા કે આખું જગત વળી વળી તેલ કે નાખે તું નલાયક છું તું આમ છું તેમ છું શું કહ્યું એ ક્રમિક માર્ગ માં તો પેલા જે સાધુ આચાર્યો કરે બધે જ ક્રમિક માર્ગ માં બધે એવરી વેર અહી સિવાય બીજે બધા એટલો જ એક્સેપ્શન અપવાદ માર્ગ બધી રીતે અપવાદ કેવું બધી રીતે અપવાદ ભેદ પડી જાય તું આવો તું નારાયણ દાદા કહ્યું તો એમ કે છે કે અમે શંકા કરીએ તો પણ આપને ખબર પડી જાય છતાં આપ નથી એમ કરતા એમ કે છે એનો વડીયો ખોટો દેખાય ને બટાકો આવો હોય એવું આપડે બટાકા કરીએ તો ખોટું ના દેખાય ખોટ બટાકો એમાં શું હોય ડુંગળી પહેરા કે બુવા મુ કરતી હોય તો અહીંયા આગળ બુવા મુકાય પેલ બોલતા હોય એનો સ્વભાવ છે એનો અમારે દોષ જ ના હોય અમે જાણીએ કે આ સ્વભાવ નો છે બધા મોક્ષ કાઢી જશે કારણ કે અમારાથી ઊંધું કરવા દે એને કૃપા જતી રહે શું થાય અને કૃપા જતી રહે એનો હિત થઈ જાય તારે જેને હિત કરવા બેઠા તો એનો જ હિત કર્યું એટલે અમે તો જિંદગીના અમારા અમારા પરિસરમાં જ આવે છે કે અમે જે ઝાડ રોપ્યું પ્લાનિંગ કરતા પહેલા ઝાડ રોપી દીધું હોય પછી પ્લાનિંગ કરે તો રોડમાં વચ્ચે આવતું હોય તો પણ એ ઝાડને અમે ના કાપીએ પછી પછી રોજ ભેરવો જયો અમારું રોપેલું અમારું પાણી થયેલું અમારું ફેરેલું એ ઝાડ ના અમે કાઢીએ નહીં રોડ ફેરવો શું કહ્યું અસીમ કૃપા રહી ને દાદા પહેરેથી જ અમારી પદ્ધત જ અમારી છે કે અમારા હાથે રોપેલું અમારા હાથે ઉખડવું ના જોઈએ શું કહ્યું બાકી જીવો તો બધી બહુ જતા ઠેકાણા કરના ફાવે એવું બોલે તમે કઈ ડિક્શનરી જોવા જવી પડે ને એમાં આવડી જાય ડિક્શનરી જોઈને બોલવાનું હોય તો માંગે કઈ લખી પણ સારું પણ બહુ સારું ખરે બોલાવ અમારું ખબર સારી રીતે છે તેથી હું કશું કરવાના જે આજ કરો દાદા શું કહ્યું સભર ચારિત્ર છે અને કેવળ જ્ઞાનમય ચારિત્ર છે મારું એક આ સિગરેટ ને લઈને જ માંગે પડી નહીં તો તમે નિરંતર છે કેવળ જ્ઞાન ચારિત્ર દેખાત સિગરેટ જાતે દાદા એ તો જવાની છે ને ના પણ આટલું ચારિત્ર જોશે તો બહુ છે આત્મજ્ઞાન નું ચારિત્ર જોશે તો બહુ છે શું આ જરૂર નવી જર નું ચારિત્ર છે એ ચારિત્ર જોયા કરવાના શીખવા કરવાનું કશું નથી જોયા કરવા જાણી જાણ લખ્યો નઈ કેવી કરી બુદ્ધિ ની શંકા કે જ્ઞાન થાય કરાવે શું એવું જ્ઞાન થાય પણ નતા લખ્યું નઈ જ્ઞાન થાય પછી લખ્યું ચાલો બોલો બધા બઉ કમાણી થાય બીજું કશું નઈ આ કમાણી ના હોય ત્યારે શું કરી આવતી વેચાતો લેવા જાય છે એ તો હોય એ ખરું પણ આ એ ચારિત્ર કહેવાય એ તો દાદા પોતાના પુણ્ય સ્વયં જ આવે ને હા એ જ તો છે પણ ના હોય કે જે હોય એ ખરું આપણું પાસે પણ આપણે પ્રતિક્રમણ કરીએ એટલે સુધી જાય જાણવાનું છે ના જાણવું ના જાણવાનું જાણ જાણ કરી જે જાણવાની જરૂર જ નથી તે જાણ્યું નથી જે જાણવાનું તે જાણી નહીં તેનું આ બધું ફટાફટ થઈ જાય ફટા સા જાણવાનું હતું તે જાણ્યું નહીં ના જાણવાનું જાણ જાણ કર્યું કોલેજ બધું શીખવાડે ના જાણવાનું શીખવાડે શીખવાડું શું જાણવા જેવું હશે આ જગત માં તમને શું લાગે છે શું જાણવા જેવું છે જગત માં એ ખબર નથી શું જાણવા જેવું છે આ જગત માં એ જ ખબર નથી તમારું નામ શું મધુસૂદન પટેલ મધુસૂદન પટેલ એના રહી છે નેટિવ પ્લેસ ધોરાજી ધોરાજી ધોરાજી ધોરાજી ખરેખર મધુસૂદન ભાઈ છો કે અમે ભૂલ છે મધુસૂદન તમારું નામ છે હું કબૂલ કરું છું પણ ખરેખર તમે કોણ છો મધુસૂદન નામ છે તો કબૂલ કરું છું તમે કોણ છો નામ જાણ્યું મધુસૂદન છે ખાલી નામ જાણીએ કે મધુસૂદન છે ના ભાઈ એવું નહીં નામ તો નહીં જાણી ગયો કે મધુસૂદન નામ ધારી મધુસૂદન તમે શું બધા જાણ્યું તમે કોણ છો નામધારી મધુસૂદન છે નામધારી પણ કોણ તમે તમે કોણ કોને નામ ધાર્યું છે એમ તો વિચાર નહીં કર્યો બધા સર કલકત્તા આટલા બધા રહ્યા ને સમજાવનાર કોઈ મેળા નહીં અત્યાર સુધી જે ના જાણવાનું જાણ્યા કરે છે જાણવાનું જાણતા નથી પૈસા હોય તો દૂધ ના પૈસા હોય તો દૂધ વડો પ્રધાન થયો તો દૂધ ગરીબ હોય તો ભિખાર હોય તો દૂધ મજૂર ને દૂધ રાડેલી ને દૂધ માડેલી ને દૂધ હાથ ભાઈ રાવે ને દૂધ અમદાવાદ ના શેઠિયા ને દૂધ એનું શું કારણ છે સંતોષ નથી હે સંતોષ નથી આમાં સુખ હતું જ ક્યાંથી દુઃખ હોય છે સુખ હતું જ નહીં આમાં આ તો ભ્રાંતિ થી લાગે છે જેમ દારૂ પીધેલો માણસ એનો હાથ એક ગટરો પડ્યો હોય તો કે આમે ઠંડક લાગે છે બહુ સરસ છે એ દારૂ લીધો લાગે છે એવું તેમ બોલે ને બાકી અમારે સુખ હોય ક્યાં આગળ મને અઠવાડો છે બધો મને અઠવાડો છે તાર પથારીમાં માંસ નો ટુકડો આટલો કાગડા નાખ્યો હોય પછી પથારી ઊંઘ આવે ખરી કેમ માંસ ના ટુકડા ને કંટાળો આવે નઈ ગંધ મારે ગંધ મારે ગંધ ના મારે ચોખ્ખો હોય તો આજનો તાજો હોય જે ચીજ આપણને અપ્રિય હોય હે જે ચીજ આપણને અપ્રિય હોય જે ચીજ આપણને અપ્રિય હોય ના ગમે તમને ગમે આટલા પડ્યો હતો? આટલો ટુકડો એટલો પડ્યો છે? મારી પથારી માં આખી રાત પડી હોય તો હું સુઈ રહું, કારણ કે અમે એ પોતે માણસ માણસ ના કોથળા માં જ સુઈ રહે છે. આ ચાદર બાંધેલું માણસ છે, શું છે? આ રેશમી ચાદર બાંધેલું માણસ છે અને આવી પણ બધા છે નહીં, તો આ તમે જ કે છે. એટલે ચાદર કાઢી નાખે શું થાય? એટલું ખરાબ દેખાય અને પેલું નથી ગમતું. આવે આ ચાદર બાંધેલું માણસ ના રેશમી ચાદર નહીં, રેશમી ચાદર થી બાંધેલું માણસ ગમે છે નહીં? એ વિચાર્યું નથી ને? એ વિચાર નહીં, અવરી વિચાર નહીં, અવરી વિચાર બધો કરે. આ સંસારમાં સુખ છે જ નહીં, સુખ હોય જ નહીં ને. સુખ હોય તો લોકો અહીંથી આ મુંબઈ આવું ના હોય એમના હાથમાં. શું કહ્યું? સુખ છે નહીં, આ ભ્રાંતિ નું સુખ છે. કેવું છે? એમ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી. ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તમે પરમાનન્ટ કશી વસ્તુ જોયેલી કહી શકો નહીં. બીજી વસ્તુ તમે ટેમ્પરરી કહો છો, પરમાનન્ટ કહો? કઈ જાતની વસ્તુ? આ બધી વસ્તુઓ છે તે ટેમ્પરરી. જેટલી દેખાય છે એટલી હમણાં છે, બધી ટેમ્પરરી વસ્તુ. પણ ટેમ્પરરી છે એવું કહે છે, જે એવું સમજે છે, કહે છે નહી સમજે છે, તે પરમાનન્ટ છે. કહે છે તે ટેમ્પરરી છે, ટેમ્પરરી છે એમ કહે છે તે ટેમ્પરરી છે. પણ એવું સમજે છે, એવું જાણે છે, તે પરમાનન્ટ છે. તમે સમજાયું ને? કે છે તે ત્યાં પ્રકાર છે, ત્યાં પ્રકાર ટેમ્પરરી કહેવાય. કામ પતી ગયું બધું કે નથી થયું? પતી ગયું, પતી ગયું. ક્યારે દેશમાં જવાનું આવે? ભય તો લાગે, બગાડે લાગે. તમને લાગે છે ને બધા લાગે? નાના ગામ પછી ખબર પડે આપણને. ભાઈ ના લાગે એવી જગ્યા નહીં હોય જગત માં, કોઈ પ્રકાર નો ભય ના લાગે એ જગ્યા પર બેઠો છું. કોઈ પણ પ્રકાર નો ભય ના લાગે એ જગ્યા પર બેઠો છું. તમારે નિર્ભરતાન પર બેસવાની ઈચ્છા ખરી? પણ ટિકિટ ના 1,00,000 રૂપિયા ભરી શકે નઈ ને? એમ ટિકિટ ના 1,00,000 રૂપિયા તમે લાવો ને, તે 1,00,000 રૂપિયા ધારો ક્યાંથી ભરે? 1,00,000 ક્યાંથી લાવે? જયારે સસ્તી હોય તો ચાલે નઈ, પછી કિંમત હોય ચાલે ટિકિટ ના. શું કે છે? પૈસા નહીં. હા, પૈસા હોય તો જતો તારે પાસે. નિર્માલી પણ હોય તો જતો એના પાસે. એ પછી દૂર કરો એના કરતા આવું થઈ ગયું છે. આગળ આ તો દિવાળી ચાલે જ છે કે છે. પરંતુ ના આવે નઈ ને? હે, અરે બધી પ્રકારના ભાઈ. હા, ઇન્કમ ટેક્સ માં આગળ આવ્યો નઈ? અરે કરો ઇન્કમ ટેક્સ માં માણસ દેખાતો નથી. ભાઈ તો શું લઈને આવ્યો છે પાછું? ટેગ ના બે છે તમને કહે. ઇન્કમ ટેક્સ તરફ આગળ લઈને આવે ભાઈ ના લાગે નઈ? ફાઇલ હોય શું કરવા ના આવે ને? અને હિસાબ થી લેવાનો છે, હિસાબ થી વધારે નહીં લેવાનો. એટલે તારો ભાઈ ના લાગે. આપણે એને હંમેશા ન છૂટકે, પણ એને દોસ્તો દેખાય તો એમ હું સમજુ છું કે અમારે ન સમજ. કે એના માટે મને એની ભેગી બાબતો માટે મારે ન જોવું છે, છતાં પણ આપણે નોચુકે થઈ ગયા છે. એનું શું કારણ? એમ કે છે કે ઘરમાં આપણે નાનું બાળક હોય તો આપણી ઈચ્છા ના હોય છતાં પણ એના દોષ દેખાઈ જાય, ઝીણા ઝીણા આપણે જાણે કે નથી જોયું તેમ છતાં દોષ.